diavolo? સૌ પ્રથમ તો જે જે આપનું સૌના ચરણ કમળમાં દંડવત પ્રણામ. મારો પ્રશ્ન ચાલુ છે. મારો પ્રશ્ન એ છે કે શરણાગતિને આશ્રમમાં સૌ પ્રથમ તો શું ભેદ છે, અને ત્યાર પછી 7મા નંબરના પેજમાં એમ લખ્યું છે કે સર્વાત્માના શરણે જવું એ જીવકૃતિ સાધ્ય નથી. તો પછી મહાપ્રભુજીએ એમ પણ કીધું છે કે જેને ભગવાનનું વરણ કર્યું હોય, ભગવાને જેનું આ માર્ગમાં વરણ કર્યું હોય એ જ આ માર્ગ ઉપર ચાલી શકે છે. તો પછી વિવેક ધૈર્ય આશ્રયમાં વિવેક અને ધૈર્ય ધારણ કરવાના આટલા ઉપાયો શા માટે બતાવ્યા? અને મને એમ લાગે છે કે આજના જમાનામાં એ ઉપાયોને ધારણ કરવા પણ ખૂબ અઘરા છે, તો આ કઠિન યુગમાં આશ્રય કેમ સિદ્ધ થશે? અને બીજું એ છે કે વિવેક ધૈર્ય આશ્રયમાં જો આશ્રયનું સ્વરૂપ સિદ્ધ કરી દીધું છે તો મહાપ્રભુજીએ ફરી કૃષ્ણાશ્રયમાં આશ્રયનું સ્વરૂપ ફરી કેમ કીધું? અને એક ઉપાય એ પણ બતાવ્યો છે કે ભગવદ્ આશ્રય સિદ્ધ કરવા માટે શ્રી કૃષ્ણ શરણમમાં એમ અષ્ટાક્ષરનું સતત રટણ કરવું. તો પછી એમ કેમ કીધું કે જીવકૃતિ સાધ્ય નથી, અને એમ કેમ કીધું કે એનો ઉપાય આ છે અષ્ટાક્ષરનું રટણ? આ મારો પ્રશ્ન છે. બહુ સુંદર. કોઈને આ બાબતમાં કાંઈ કહેવું હોય? આ જો એમાં કોઈ ઓર્ડરનો પ્રશ્ન નથી, જેને પણ સ્ફુરે તે બોલે, પણ બે જણા એકસાથ ન બોલે જેથી ઘોંઘાટ ન થઈ જાય, સંવાદ રહે. તો જેને પણ કાંઈ પોતાનો અભિમત આમાં રજૂ કરવો હોય, પોતાનો હાથ ઊંચો કરે, તે મુજબ આપણે કોઓર્ડિનેટ કરતા રહીશું. હા, મેરે કો યહાં પે એસા લગ રહા હૈ, મેં એક્ચુઅલી ગુજરાતીમાં બોલ કે હિન્દીમાં બોલુંગા, કે યહાં પે જો ઉન્હોને બેનને જો પ્રશ્ન કિયા કે સાધન બતાએ, ઉપાય બતાએ, મહાપ્રભુજી ને અપન કો કભી શરણાગતિ અગર પ્રભુ કી પાની હૈ તો ઉસકે કુછ ઉપાય હૈ, ઓર બાદ મેં એ ભી બતાયા ગયા કે જીવકૃતિ સે વો સાધ્ય નહીં હૈ, કૃપા લભ્ય હૈ. તો યહાં મેં મેરે કો એસો લગે કે એક્ચુઅલી જો બાત કહી ગઈ કે જીવકૃતિ સે સાધ્ય નહીં હૈ ઓર કૃપા લભ્ય હૈ, વો સિર્ફ અપને મેં નિસાધનતા કો ભાવ ડેવલપ કરવે કે લિયે કહ્યો ગયો હૈ. કે અપન અગર કોઈ સાધન કરેં, ઉન સાધન મેં કોઈ સાધનાભિમાન અપનો ના આવે, યા કે લિયે સાધન મહાપ્રભુજીને બતાએ, લેકિન અપને મેં મહાપ્રભુજી ચાહ રહે કે ભાઈ પ્રભુ કી કૃપા સે હી યે લભ્ય હૈ, તો એક બાર અપને મેં પ્રભુ કી કૃપા કે પ્રતિ, પ્રભુ કી શરણ કે પ્રતિ અગર અપની શ્રદ્ધા નિષ્ઠા બેઠ જાયગી, તો અપને કો ક્યા હૈ કે જો કુછ સાધન કર રહે હૈ તો અપન અપને કુછ અપને પ્રયાસ સે અપને સાધન સે પ્રભુ કી શરણાગતિ મેં જા પાએંગે, યે અપને મેં ભાવ ડેવલપ નહીં હોગા, બલ્કિ યે ભાવ ડેવલપ હોગા કે મેં પ્રભુ કી શરણમાં હું, ઓર પ્રભુ કી કૃપા સે હી મેં સાધન કર પા રહા હું જો મહાપ્રભુજીને હમે બતાએ હૈ, ઓર ઉન સાધનો કો કરતે ભય વો એક્ચુઅલ મેં વો સાધન ફિર ફલ રૂપ મેં અપને લિયે તભી બન પાએંગે, તો અપન પ્રભુ કી જો હૈ વો શરણાગતિ અપને લિયે ફલિત ભી હો પાએગી. મેરે કો લગે શાયદ ઇસ ભાવ સુ કહે હોય. કલ આપને પ્રવચન મેં એસે ગુજરાતી બોલ રહ્યો, કલ આપે પ્રવચનમાં પે આપે આજ્ઞા કરી હતી કે બે પ્રકારની શરણાગતિનું મોડલ આપણે બતાવ્યું હતું, એક તો મર્કટ શ્રાવક ન્યાય અને માર્જળ શ્રાવક ન્યાય. એમાં મર્કટ શ્રાવક ન્યાયમાં એમ બતાવ્યું હતું કે જે વાંદરીનું બચ્ચું છે તે વાંદરીના પેટને પકડી લે, અને પછી વાંદરી કૂદાકૂદ કરે, તો એ બી એક આશ્રયનો પ્રકાર છે. અને એક માર્જળ શ્રાવક ન્યાયમાં એમ બતાવ્યું હતું કે જે બિલાડી એના બચ્ચાને એના મોઢાથી પકડે છે પણ દાંત એને વાગતા નથી, અને એ બંનેમાં આશ્રયનો ભેદ એ રીતે છે કે એક શુદ્ધ કૃપાલંબી આશ્રય છે અને એક મિશ્ર પ્રકાર છે, મિશ્ર પુષ્ટિનો પ્રકાર છે. એવી રીતે બંને પ્રકારની શરણાગતિ છે આપણે ત્યાં. તો કૃપા બંનેમાં આવશે, પરંતુ આટલો ભેદ એમાં રહેશે. મેં એ કહું કે શરૂઆતમાંના શબ્દ હે યામે નહીં, માઇક કો જરા સેટ કરકે પીછે આપ ઊંચો કર લો, એસે એસે ઊંચો. ક્યાં મેં કહે કે સર્વાત્મના શબ્દ હે વો ભગવત કૃપા સુ સાધ્ય હે, પણ જો મહાપ્રભુજીનો ઉપાય જો પહેલે બતાએ હે વો જીવ કો જો કરવે કે હે કેવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે, વો જીવકૃતિ સાધ્ય હે કે જીવ વો કર સકે હે, વો સર્વાત્મના તો પ્રભુ કૃપા સુ હોય ગો. એસે દો ભેદ હો સકે કે મહાપ્રભુજી કે આશ્રય લેવે કી જો ક્રિયા પહેલે હે वो तो जीव शरण में आ सके है, वो शरणागति है, आश्रय प्रभु देंगे जो सर्वात्मना जब वाक्य सिद्ध होगी। तो सर्वात्मना शब्द है वो जीवकृति साध्य नहीं है, ऐसा आशय हमें। मैं समझूं अपने सामने बड़े अच्छे पहलू खुल के आए। उनको नाम क्या? शिल्पा बेन। शिल्पा बेन को सवाल यह तो कि एक तो सर्वात्मना गुजराती। आप ब्रजभाषा बोले तो मुझको ब्रजभाषा आ गई, सॉरी। शिल्पा बेन नो प्रश्न तो के सर्वात्मना शरणागति भगवत कृपा थी लभ्य छे, अने सर्वात्मना शरणागति भगवत कृपा थी लभ्य होय तो महाप्रभु जीए शरणागति बाबतना जे उपदेशों कर्तव्य तरीके बताव्या ते पछी आपणे शा माटे करवाना होय? भगवान ज्यारे आपशे त्यारे शरणागति मळशे, ए એમનો પ્રશ્ન હતો। અને આ પ્રશ્નનો સૌથી પહેલો સમાધાન દેવેશભાઈએ એવી રીતે વિચાર્યો કે મહાપ્રભુજી જે કૃપાથી લભ્ય છે એ વાત કહે છે તે આપણી ભીતર નિસ્સાધનતાનો ભાવ જગાડવા માટે કહી રહ્યા છે, અને સાધન આપણે કરવાનું છે। તેને રિસ્પોન્સ આપતા યોગેશ બાવાએ ઘણી સુંદર વાત કહી કે ના, એવું નહીં, એવી રીતે વિચારો એને કે એક ધર્મી શરણાગતિ છે, એક ધર્મ શરણાગતિ છે। તો ધર્મી શરણાગતિ એટલે પેલો મારજાર શાવક ન્યાય, અને ધર્મ શરણાગતિ એટલે મરકટ શાવક ન્યાય, એટલે જેમાં કોઈક પ્રયાસ વાંદરાના બાલકના પણ હોય છે પોતાના સુરક્ષાના, અને મારજાર શાવક ન્યાય એટલે એમાં બિલાડીના બાલકના કોઈ પ્રયાસ નથી હોતા, બિલાડી પોતે જ એના રક્ષાના બધા ઉપાય કરતી હોય છે। તો જ્યાં સર્વાત્માના લભ્ય છે તે યોગેશ બાવાનું અભિપ્રાય એવું લાગ્યું કે એ ધર્મી શરણાગતિની વાત છે, અને જ્યાં મહાપ્રભુજીએ શરણાગતિના કર્તવ્ય તરીકેના ઉપદેશ કર્યા તે ધર્મ શરણાગતિની વાત છે। એ બાબતમાં ફરીથી પુરુષોત્તમ બાવા એક વાત કહે છે, અને તે આ કે સર્વાત્મના એ ભગવત કૃપાથી લભ્ય છે, અને સર્વાત્મના પહેલાંની સ્ટેજની જે શરણાગતિ તે ભગવત કૃપાથી નહીં, આપણા પુરુષાર્થથી લભ્ય છે। સંક્ષેપમાં આપણા પુરુષાર્થથી લભ્ય છે એમ જો આપણે કહીએ તો એનો સીધો સીધો એક અર્થ એવો થયો કે સૌથી પહેલાં આપણે મનમાં એ બાબતનો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ કે મારે ભગવત શરણાગતિ લેવી છે, પછી ઈચ્છા સ્પષ્ટ હોવી જોઈએ કે હા લેવી છે, જે વિચાર સ્પષ્ટ છે કે ભગવાન શરણાગતિ લેવા જેવા છે, પછી ઈચ્છા સ્પષ્ટ થવી જોઈએ કે અચ્છા તેથી મારે ભગવાનની શરણાગતિ લેવી છે, પછી તે બાબતના જે પ્રયત્નો ઈચ્છાને પૂર્ણ કરવા માટેના તે પ્રયત્નો, એટલે આપણી મતિ ઈચ્છા અને પ્રયત્ન ત્રણે મળીને આપણો પુરુષાર્થ થાય છે, અને તે પુરુષાર્થ રૂપા શરણાગતિ જે છે આપણે કરશું ત્યારે સર્વાત્માના જે શરણાગતિ છે તે પ્રભુ કૃપાથી થશે, એવો એક બહુ સુંદર ખુલાસો પુરુષોત્તમ બાવાએ રજૂ કર્યો। ત્યાં સુધી આપણી ચર્ચા પહોંચી, આગળ કોઈકને કાંઈ કહેવું હોય તો હા, ભૂષણ બાવા પણ છે ને શરદ બાવા પણ છે, વારાફરતી આપણે જોશું। મુકુ અમે એસે લગ રહ્યો હે જેસે આપને અભી આજ્ઞા કરી થી, જો સર્વાત્માના શરણાગતિ ભગવત કૃપા સાધ્ય હૈ, યહી બાત કો જૈસે ભગવદ્ ગીતા મે અધિષ્ઠાનમ તથા કરતા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ, યા મે યહી બાત કહી ગઈ હૈ એસે મુક લગ રહ્યો હૈ કે સર્વપ્રથમ અધિષ્ઠાન જો હૈ વો કારણ બને હૈ, વાકે બાદ કરતા, વાકે બાદ કરણ, ફિર ચેષ્ટા ઓર ફિર દૈવ જો હૈ વો પાંચમો કરતા કારણ હૈ। तो भगवद इच्छा दैव शब्द से अपन भगवद इच्छा समझ सके हैं, सो मुख लग रहे हो तो भगवद इच्छा की कारणता जो है वो अपन बाद में जाके मतलब जीव के प्रयत्न की तरफ से जब देखेंगे तो भगवद इच्छा को प्रथमतया लेके चलेंगे तो फिर कोई भी कार्य में प्रवृत्ति भगवद इच्छा नहीं है यो करके अप्रवृत्ति हो जाएगी। अतः दैवम चैवात्र पंचमम के हिसाब से मैंने संक्षेप में मैं गलत नहीं समझता हूँ तो आप पुरुषोत्तम बाबा के स्टैंड को ज़्यादा प्रिफर कर रहे हो, और योगेश बाबा के स्टैंड के बारे में क्या ख्याल है आपको? उनको बुरा नहीं लगे? नहीं, बुरे की बात नहीं, मेरे को वो ध्यान से सुन नहीं पाया मैं। थोड़ा योगेश बाबा यत्र योगेश ध्यान नहीं दे पाया उन्होंने क्या कही। नहीं, मैं ये कह रहा था कि जो कृपा लंबी शरणागति है वो तो कृपा जो है ना, कृपा तो बनने में छे, मतलब शरणागति जो जीव ले रहे हो छे तो कृपा बिना शरणागति न ले सके, पण ए शरणागत जीव केवी रीते थाय छे एनी प्रक्रिया भेद छे, जीवनु वरण भगवाने केवी रीते कर्यु छे ए रीते, एटले शुद्ध कृपा थी जे कोई नु अंगीकार कर्यु हशे तो जे मार्जन सावक न्याय थी एनो अंगीकार थशे, अने जेनु शुद्ध कृपा थी नथी परंतु सहकारी कारण એટલે જે ઉપાય વગેરે શાસ્ત્રોમાં બતાવે છે, ગુરુએ જે ઉપાય બતાવે છે એ પ્રક્રિયાથી જીવનો અંગીકાર થશે તો જે શરણના ધર્મો છે એ નભાવીને અને પછી એનો અંગીકાર થશે તો એ સહકારી કારણ હશે કૃપા સાથે, ત્યારે જીવનો અંગીકાર શરણાગતિમાં થશે એ રીતે। મારો કહેવાનો અભિપ્રાય પણ એમ જ છે કે ભગવત કૃપા નથી એવું નથી કહેવા માંગતો, પરંતુ ભગવત કૃપા તો છે જ, પર એ ભગવત કૃપા ભગવદ ઈચ્છાનો જ વિચાર કરીને અપ્રવૃત્તિ ન થવી જોઈએ, બસ એટલો જ મારો તાત્પર્ય છે। મને બહુ વધારે મૌલિક મતભેદ યોગેશ બાવાના ખુલાસા સાથે નથી, અને એક મુદ્દો ફરી પાછો એક છૂટી જાય છે આપણો કે એમના પ્રશ્નના સમાધાન રૂપે જે દેવેશભાઈએ કહ્યું એ બાબતમાં સહમતી છે કે અસહમતી છે, અથવા આપ ત્રણેય જણાએ જે કાંઈ ખુલાસો કર્યો એ દેવેશભાઈથી સહમત થઈને કર્યો કે અસહમત થઈને કર્યો? તા કોઈ અસહમતિ પ્રકટ કરે તમને વાંધો નથી ને દેવેશભાઈ? હા બસ પછી વાંધો નહીં આવે। દેવેશભાઈએ લગભગ એમ કીધું હતું કે હા નિસ્સાધનતા ભાવ સર્વાત્માના શરણાગતિ ભગવત કૃપાથી લભ્ય છે એ જે મહાપ્રભુજીનું વિધાન છે એવા વિધાન એ પ્રયોજનથી છે કે જીવમાં સાધનનો અહંકાર ના આવી જાય, શરણાગતિ લેવાના સાધનનો અહંકાર ન જાગે, નિસ્સાધન ભાવ નિસ્સાધન ભાવથી શરણાગતિ લે તે માટે છે। અને મહાપ્રભુજીએ જે શરણાગતિના ઉપાયો કે કર્તવ્ય બતાવ્યા છે એ શરણાગતિ માટેના ઉપાયો છે, તો એ બાબતમાં ત્રણોએ પોતાના પોતપોતાના અભિમત તો પ્રકટ કર્યા, પણ હમ ભી હે પડે હે રાહો મેં ઉલ્ફત કી નહીં મંઝિલ કો ચલા, દેવેશભાઈ હજી બેઠા છે ત્યાં એ મુદ્દો લઈને। એટલે મને આમાં એક એમ હજી જિજ્ઞાસા છે જે શાયદ બીજા લોકોને પણ કદાચ હોય કે સર્વાત્માના શરણાગતિનો તાત્પર્ય શું, તો કદાચ આ પ્રશ્નને આપણે વધારે સારી રીતે સમજી શકીએ। સર્વાત્માના શરણાગતિ ભગવત કૃપા લભ્ય છે, તો તે સિવાયની શરણાગતિ જીવકૃતિ સાધ્ય છે એવો અર્થ થાય? જો એવો અર્થ થાય તો શરણાગતિના ભેદ થાય છે, સર્વાત્મના શરણાગતિનો શું અર્થ છે એ આપણે મને એમ છે કે વિચારવું જોઈએ, તો કૃષ્ણને વધારે સારી રીતે સમજી શકીશું। હવે દેવેશભાઈ બતાવશે તો વધારે સારું। સર્વાત્મના શરણાગતિ એટલી ડિટેલ મેરે ખ્યાલ નહીં હે, लेकिन मेरे को ऐसा लग रहा है कि सर्वात्मना शरणागति है कि जैसे अपने सर्वात्म भाव अपने सेवा के अंदर भी जो कहो भयो है कि सभी तरफ जो प्रभु की स्फूर्ति होना, मतलब सभी जगह प्रभु का अपन को मतलब अनुभूति होना, हर जगह पे प्रभु की अनुभूति होना, वो एक सर्वात्म भाव है। उसी प्रकार से शरणागति में जब अपन हर प्रकार से, मतलब चाहे मैं कोई भी प्रकार का साधन कर रहा हूँ, मेरे को हर चीज़ में ऐसा लग रहा है कि प्रभु की शरणागति, मतलब शरणागत हूँ मैं प्रभु के, और उसी तहत ये जो मेरा जो कुछ भी कृति है प्रभु की शरणागति से प्रभु ही द्वारा सिद्ध हो रहा है, मेरे साधन से ये सिद्ध नहीं हो पा रहा है। ये मेरे को लग रहा है कि सर्वात्म भाव है, सभी प्रकार से साधन भाव मिट गया है तब, ऐसा कुछ लग रहा है। अरे यहाँ साउंड सिस्टम वाला तरफ से भी सूचना आई है कि पाछड़ना भाग में संभात नहीं, एट बधा वक्ताओं माइक सेंसिटिव थाय एकदम मोड़ो माइक में अड़ाड़ी ने बोले। तो देवेश भाई जे निरूपण करू ए संबंध में एक तुलना माटे एक हूँ एक मॉडल प्रस्तुत कर रो छु। आज साधन सिद्धांत रहस्य ग्रंथनी विवृत्ति में पुरुषोत्तम जी एक विधान करे छे, भिन्नैव काचित सा